શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 19મો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે શિવરામ વિપ્ર, ખરાબ સ્વપ્ન આવે, દુર્જન વ્યક્તિનો સ્પર્શ થઈ જાય, દાઢી ઉપલામાં ભરી રાખેલા ધાન્યાદિ પદાર્થો અને મધુકર વૃત્તિથી ભિક્ષામાં મળેલું પકવાન જો સાક્ષાત ચંડાળે સ્પર્શ ન કર્યો હોય તો જળના પ્રોક્ષણ માત્રથી શુદ્ધ થાય છે. તેમાં ભિક્ષાન્ન જો સાક્ષાત અસ્પૃશ્યના સ્પર્શે રહિત હોય તો જ પ્રોક્ષણ માત્રથી શુદ્ધ થાય છે, પરંતુ અસ્પૃશ્યના સ્પર્શવાળું નહીં. અંત્યજોના સ્પર્શવાળા ધાન્યોની વાયુથી શુદ્ધિ થાય છે અને તેઓએ સ્પર્શેલા ઘી આદિક અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે અને હાથીદાંત તથા મૃગચર્મની ગંધલેપ દૂર થઈ જવા સુધીના દીર્ઘકાળથી શુદ્ધિ થાય છે. યજ્ઞપાત્રોની ગરમ જળથી શુદ્ધિ થાય છે. કાષ્ઠ, સૂતર અને સુતરાઉ વસ્ત્રોને અપવિત્રને સ્પર્શ થતા જળથી શુદ્ધિ થાય છે. અલ્પ જળાશયને વિશે આવેલું વરસાદનું નવું જળ 3 દિવસે શુદ્ધ થાય છે અને મોટા જળાશયમાં આવેલું વરસાદનું નવું જળ 10 દિવસે શુદ્ધ થાય છે. જો અન્ય વાવ, કૂવા આદિકના વિકલ્પનો અભાવ હોય તો તે વરસાદનું નવું જળ બીજા દિવસે જ શુદ્ધ થયેલું જાણી ઉપયોગમાં લઈ શકાય છે. પૂર્વના લીંપણને ખોદીને ઉખાડવાથી, જળનું સિંચન કરવાથી અને ફરીને લીપવાથી ઘરની શુદ્ધિ થાય છે. અપવિત્ર પદાર્થોના સંસર્ગવાળું ઘર માટીએ યુક્ત જળ વડે તેની ગંધ કાઢી નાખવાથી શુદ્ધ થાય છે. કામળી, રેશમી વસ્ત્ર, પર્વતીય બોકડાના રૂવાડામાંથી બનાવેલો કામળો, વલકલ, ક્ષૌમ અર્થાત અતલસના તંતુઓમાંથી બનાવેલા વસ્ત્રો અને બહુમૂલ્યવાળા વસ્ત્રો, આ સર્વે પવન અને સૂર્યતાપના શોષણથી અને જળના છંટકાવથી શુદ્ધ થાય છે. તળાઈ, ગોદડું, ઓશિકું અને કસુંબી રંગથી રંગેલા વસ્ત્રો તડકામાં સૂકવવાથી અને વારંવાર હસ્તથી માર્જન કરવાથી તથા જળના છંટકાવથી શુદ્ધ થાય છે. જો અધિક મેલું હોય તો જળથી શુદ્ધ થાય છે. તાંબાની શુદ્ધિ આંબલી કે લીંબુથી થાય છે. કલઈ અને શીશાની શુદ્ધિ ક્ષારથી થાય છે. કાંસાની શુદ્ધિ ભસ્મથી થાય છે. જ્યારે પિત્તળની શુદ્ધિ માટી સાથે જળથી થાય છે. જો કાંસાનું પાત્ર સુરા કે મૂત્રાદિકના સ્પર્શવાળો ન હોય તો માત્ર ભસ્મથી શુદ્ધ થાય છે, પરંતુ જો સુરાદિના સ્પર્શવાળું હોય તો અત્યંત ઘસવાથી શુદ્ધ થાય છે. તાંબાનું પાત્ર જો માંસના સંસર્ગવાળું હોય તો અગ્નિથી શુદ્ધ થાય છે, નહીં તો લીંબુ કે આંબલીથી શુદ્ધ થાય છે. જે કાંસાનું પાત્ર ગાયે સૂંઘેલું હોય, ચંડાળાદિકના સ્પર્શથી દૂષિત થયેલું હોય અને શુદ્રનું ઉચ્છિષ્ટ હોય તો તેને 10 વખત ક્ષારના જળ વડે ધોવાથી શુદ્ધ થાય છે. મોટા ધાન્યના ઢગલાને કૂતરા કે ભૂંડિયા આદિક પ્રાણીએ દૂષિત કર્યા હોય તો અગ્રભાગ કે જેટલામાં તેઓનો સ્પર્શ થયો હોય તેનો ત્યાગ કરીને બાકીનો ઢગલો જળના છંટકાવથી શુદ્ધ થાય છે. રજ, અગ્નિ, અશ્વ, ગાય, છાયા, કિરણો, હિમજળના બિંદુઓ, પૃથ્વી, વાયુ, નદી આદિકનું જળ, માખી, વાછરડું, બાળક આદિકના સ્પર્શથી પણ દૂષિત થતું નથી. દર્ભો, કાળિયાર મૃગનું ચર્મ, મંત્રો, ગાયો, અગ્નિ, બ્રાહ્મણ અને તલ આ એકવાર ઉપયોગમાં લીધા હોવા છતાં પણ નિર્માલ્યપણાના દોષને પામતા નથી, તેથી તેનો કર્મમાં ફરી ફરી ઉપયોગ થઈ શકે છે. દર્ભનો પિંડદાનમાં વિનિયોગ કરે પછીથી તે નિર્માલ્ય દોષને પામે છે. બ્રાહ્મણ જો પ્રેતનું ભોજન સ્વીકારે તો નિર્માલ્યના દોષને પામે છે. મંત્રો શુદ્રોમાં અને અગ્નિ સંન્યાસીઓના વિનિયોગમાં નિર્માલ્યપણાને પામે છે, તેથી ફરીથી તેનો ઉપયોગ થતો નથી. શરીરના અવયવો જળથી, મન સત્યથી, અહંકાર વિદ્યાભ્યાસ અને તપથી અને બુદ્ધિ આત્મજ્ઞાનથી શુદ્ધ થાય છે. હે વિપ્ર, હવે વર્ણાશ્રમને યોગ્ય અને ઋષિમુનિઓને માન્ય એવી જન્મ અને મરણરૂપ બે પ્રકારના અશૌચ સૂતકની શુદ્ધિ તમને સંક્ષેપથી કહું છું. પુત્રનો જન્મ થાય ત્યારે પિતાએ વસ્ત્રે સહિત સ્નાન કરવું અને તે નિમિત્તે પિતાએ 10 દિવસ સુધી સૂતક પાળવું અને ત્યાં સુધી સંધ્યાવંદનમાં અનધિકારી તે સિદ્ધ થાય છે અને પુત્રને જન્મ આપનારી માતા 21 દિવસે શુદ્ધ થાય છે. ને જો કન્યાને જન્મ આપ્યો હોય તો માતા 1 મહિને શુદ્ધ થાય છે. આ 21 દિવસ અને મહિનાનો જે અવધિ કહ્યો તે 10 દિવસના સૂતક પછીનો જાણવો. ત્યાં સુધી માતા સ્પર્શ કરવા યોગ્ય થતી નથી. તેમાં 7 પેઢીના જનો માટે 10 દિવસનું સૂતક છે અને 8મી પેઢીથી લઈ 14મી પેઢી સુધીના જનોને 3 દિવસનું સૂતક ઋષિ મુનિઓએ કહેલું છે. જન્મના સૂતકમાં પ્રસૂતાનારી સિવાય બીજા સંબંધીઓના સ્પર્શમાં દોષ નથી, પરંતુ એક પ્રસૂતાનારીનો સ્પર્શ થાય તો સ્નાન કરવાનું કહેલું છે. પુત્રના જન્મમાં 1, 6 અને 10મા દિવસે પિતાને સૂતક લાગતું નથી, તેથી દાન આપવા આદિનો અધિકારી થાય છે. તેમ જે જાતકર્મના સંસ્કાર વિધિમાં દેવતાનું પૂજન, મંત્ર ઉચ્ચારણ આદિકમાં કોઈ દોષ નથી, તેથી તે પિતા પાસેથી ગાય, ભૂમિ, સુવર્ણ વગેરેનું દાન ગ્રહણ કરનાર બ્રાહ્મણને પણ દોષ નથી. હે વિપ્ર, મરણના સૂતકમાં પણ 7 પેઢીના જનોને 10 દિવસનું અને 8થી 14 પેઢીના જનોને 3 દિવસ સૂતક પાળવાનું કહેલું છે. જન્મેલો બાળક જન્મ દિવસથી 10 દિવસની અંદર મૃત્યુ પામે તો તેના બાંધવોએ સૂતક પાળવું નહીં, પરંતુ માત્ર જન્મ નિમિત્તનું જ સૂતક પાળવું. નામકરણ સંસ્કાર પછી અને દાંત ઉગ્યા પહેલાં જો બાળકનું મૃત્યુ થાય તો 7 પેઢીના જનોને માત્ર સ્નાનથી શુદ્ધિ થાય છે અને દાંત ઉગ્યા પછી જો મૃત્યુ થાય તો 1 દિવસનું સૂતક પાળવું. ચૌલ સંસ્કાર કર્યા પછી 5 વર્ષથી અંદરના બાળકનું જો મૃત્યુ થાય તો 3 રાત્રિ દિવસનું સૂતક પાળવું. 5મા વર્ષ પછી યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત થયા પહેલાં 8મા વર્ષથી પહેલાં જો મૃત્યુ થાય તો પણ 3 દિવસનું સૂતક સમજવું. યજ્ઞોપવિત સંસ્કાર પછી 10 દિવસનું સૂતક પાળવું. તેમજ કોઈ કન્યાનું કોઈની સાથે વાગદાન થયું ન હોય ને મૃત્યુ પામે તો એક દિવસનો સૂતક પાળવું, ને જો વાગદાન થયું હોય તો ત્રણ દિવસનો સૂતક પાળવું. ત્રણેય વર્ણના દ્વિજાતિજનોએ યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા પછી પુરુષનું અને વિવાહ થયા પછી સ્ત્રીનું સૂતક પોતપોતાના વર્ણને અનુસારે પાળવાનું જાણવું. તેમાં બ્રાહ્મણોએ 10 દિવસ, ક્ષત્રિયોએ 12 દિવસ, વૈશ્યોને 15 દિવસ અને શૂદ્રોને 1 મહિનાનું સૂતક પાળવું, અથવા ચારે વર્ણના જનોએ 10 જ દિવસનું સૂતક પાળવું, તેમાં આપતકાળમાં તો 10 દિવસનો પણ કોઈ નિયમ નથી. આચાર્યનું મૃત્યુ થાય તો 3 દિવસનું સૂતક પાળવું. તેવી જ રીતે નાના બાપા, દોહિત્રા, પોતાનો યજમાન કે બહેનનો પુત્ર મૃત્યુ પામે તો પણ 3 દિવસનું સૂતક પાળવું. મામા, મામી, સાસુ, સસરા, જમાઈ અને બહેન પોતાના ઘેર મૃત્યુ પામે તો 3 દિવસનું સૂતક પાળવું, નહીં તો 1.5 દિવસનું સૂતક પાળવું. તેમજ ફઈ, માસી, સાળો તથા મિત્ર અને સદગુણી શિષ્ય જો મૃત્યુ પામે તો પણ 1.5 દિવસનું સૂતક પાળવું. પોતાના દેશના કે ગામના અધિપતિનું મૃત્યુ થાય તો 1 દિવસનું સૂતક પાળવું. દિવસે મૃત્યુ થયું હોય તો સાંજે તારા સ્નાન પછી શુદ્ધ થાય, અને રાત્રે મૃત્યુ થયું હોય તો સૂર્યદર્શન પછી શુદ્ધ થાય છે. અલ્પ સરખા સંબંધવાળા મૃત્યુ થાય તો વસ્ત્રે સહિત સ્નાન કરવાનું કહેલું છે. હવે સૂતક ગ્રહણ કરવાનો સમય કહે છે. રાત્રિના 3 વિભાગ કરી પહેલા 2 વિભાગમાં જન્મ કે મરણ થાય તથા સ્ત્રીને રજસ્વલાપણો પ્રાપ્ત થાય તો પૂર્વનો દિવસ ગણી લેવો, અને રાત્રિના 3જા ભાગમાં થાય તો પછીના દિવસથી સૂતક ગ્રહણ કરવાનો દિવસ ગણવો. આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષો કહે છે, તથા કોઈ ઋષિ મુનિઓ અર્ધરાત્રિ પૂર્વે આગલો પૂર્વનો દિવસ ગણે છે, અથવા કોઈ ઋષિ મુનિઓ સૂર્યોદયથી પૂર્વના સમયને આગલો દિવસ ગણે છે અને સૂર્યોદય પછીથી બીજો દિવસ ગણે છે. અગ્નિનો સ્વીકાર કરનારા ગૃહસ્થનું મૃત્યુ થાય તો સૂતકના દિવસની ગણના અગ્નિદાહના દિવસથી સમજવી, અને અગ્નિરહિતના પુરુષનું મૃત્યુ થાય તો મરણના દિવસથી જ સૂતકના દિવસની ગણના સમજવી. હે વિપ્રવર્ય, 10 દિવસ બાદ જો પુત્ર પ્રસૂતિના સમાચાર જાણવા મળે તો સૂતક પાળવાનું હોતું નથી. એવી રીતે મરણના સૂતકમાં કહું છું એ વ્યવસ્થા સમજવી. મૃત્યુ પામેલાના 11મા દિવસથી 3જા માસ પર્યંત સુધીમાં જો મૃત્યુના સમાચાર મળે તો 3 દિવસ સૂતક પાળવું. 4થા માસથી આરંભી 6ઠા માસ પર્યંત જો મૃત્યુના ખબર મળે તો 1.5 દિવસનું સૂતક પાળવું, અને 7મા માસથી આરંભી 9મા માસ પર્યંત જો ખબર મળે તો 1 દિવસ, અને તેના પછી સમાચાર મળે તો સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે. કેટલાક ઋષિમુનિઓનો મત છે કે દેશાંતરમાં મૃત્યુ થાય તો સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે, તેમજ વાનપ્રસ્થ તથા સંન્યાસીના મૃત્યુમાં પણ તેના ગોત્રીઓ માટે સ્નાન માત્રથી શુદ્ધિ કહેલી છે. તેમાં દેશાંતરનું લક્ષણ આ પ્રમાણે જાણવું કે જેમાં કોઈ મોટી નદીનું વ્યવધાન હોય કે કોઈ પર્વત વ્યવધાન કરતા હોય, વળી જે દેશની ભાષા પણ બદલાઈ જતી હોય તેને દેશાંતર કહેલું છે. બીજું કે સ્વદેશ હોય કે પરદેશ હોય, તેમજ વર્ષ વ્યતીત થઈ જાય તો પણ માતા, પિતા, પતિ, પત્ની આ 4ના મૃત્યુના સમાચાર જ્યારથી મળે ત્યારથી 10 દિવસનું સૂતક પાળવું. જે રણસંગ્રામમાં મરાયો હોય, ગાય બ્રાહ્મણના રક્ષણ અર્થે મરાયો હોય, અને જેનું ઈચ્છાપૂર્વક અગ્નિ પ્રવેશથી કે વિષભક્ષણાદિકથી અપમૃત્યુ થયું હોય તેનું સૂતક પાળવાનું હોતું નથી. વળી 1 જન્મનું સૂતક ચાલતું હોય ને વચ્ચે બીજું જન્મનું સૂતક આવે તો, તથા મરણના સૂતકની વચ્ચે બીજું મરણનું સૂતક આવે તો પૂર્વના સૂતકની સાથે જ બીજા સૂતકની શુદ્ધિ થઈ જાય છે. તેથી 10 દિવસ પછીના દિવસે સૂતક પાળવાનું હોતું નથી. જો ચાલતા સૂતકના 10મા દિવસે તેવું જ સજાતીય સૂતક આવે, તેમાં જો દસમા દિવસની માત્ર રાત્રિ બાકી રહી હોય તો બીજા બે દિવસ લંબાવીને બંને સૂતકની સાથે શુદ્ધિ કરવી, પરંતુ તેથી વધુ દિવસ સૂતક પાળવું નહીં. અને જો દસમા દિવસની રાત્રિનો છેલ્લો પહોર માત્ર બાકી હોય ને બીજું સજાતીય સૂતક આવી પડે તો ત્રણ દિવસ અધિક સૂતક પાળવાથી શુદ્ધિ કહેલી છે. જો મરણનું સૂતક ચાલતું હોય તેમાં જન્મનું સૂતક આવે તો જન્મનું સૂતક મરણના સૂતકની સાથે ઉતરી જાય છે, પરંતુ જન્મના સૂતકની વચ્ચે મરણનું સૂતક આવે તો તે ઉતરતું નથી. જો ત્રણ દિવસવાળું નાનું સૂતક ચાલતું હોય તેમાં દસ દિવસવાળું મોટું સૂતક આવી પડે તો તે નાના સૂતકની સાથે મોટું સૂતક ઉતરતું નથી, પરંતુ તેને દસ દિવસ પૂરું પાળવું ત્યાર પછી શુદ્ધ થવાય છે. હે વિપ્ર, જન્મ કે મરણનું કોઈ પણ સૂતક હોય છતાં પુત્રોએ માતા પિતાના નવશ્રાદ્ધ સમયે સમયે ક્રમ પ્રમાણે જ કરતા જવું. સૂતકને લીધે શ્રાદ્ધ કર્મમાં અપવિત્રપણાના લીધે અનધિકારની શંકા ન કરવી, કારણ કે સૂતકમાં પ્રાપ્ત થયેલી અપવિત્રતા 11મી દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવા સમયે શ્રાદ્ધ કરનારને સ્પર્શી શકતી નથી, તે સમયે તેની તત્કાળ શુદ્ધિ થઈ જાય છે. શ્રાદ્ધ પૂર્ણ થયા પછી ફરી સૂતકની અપવિત્રતા તેમને સ્પર્શે છે. હે રૂઢિબુદ્ધિવાળા શિવરામ વિપ્ર, આ સૂતકના વિષયમાં ઋષિમુનિઓએ જન્મ કે મરણના સૂતકનો વિસ્તાર તે સ્થળે બહુ પ્રકારે કર્યો છે, તેથી આનાથી વિશેષ કંઈ જાણવું હોય તો ત્યાંથી જાણી લેવું. હે સુંદર વ્રતવાળા વિપ્ર, નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થો અને ઉપકુરવાણક બ્રહ્મચારીઓને જન્મનું કે મરણનું સૂતક પાળવાનું કહ્યું નથી, તેથી તેઓએ માતા પિતા અને ગુરુનું મરણ સાંભળે ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવું, આના સિવાયના સંબંધીનું મરણ સાંભળે છતાં બ્રહ્મચારી આદિ કે સ્નાન પણ કરવું નહીં. વ્રત, યજ્ઞ, વિવાહ, શ્રાદ્ધ, હોમ, પૂજન અને જપમાં તથા વ્રતાદિકના પ્રારંભમાં બંને પ્રકારનું સૂતક લાગતું નથી. જો તે વ્રતાદિકનો પ્રારંભ ન કરેલો હોય તેમને સૂતક લાગે છે. યજ્ઞમાં બ્રાહ્મણની વરણીને જ પ્રારંભ કહે છે. વ્રત અને યજ્ઞાદિકમાં હાથમાં જળ લઈ તિથિ, નક્ષત્ર, વાર આદિકનો નિર્દેશ કરી સંકલ્પ કરેલો હોય તેને અને વિવાહાદિકમાં નાંદી શ્રાદ્ધ કરેલું હોય તેને પ્રારંભ કહેલો છે. અને શ્રાદ્ધમાં રસોઈ પકાવવા માટે ચૂલા ઉપર રાંધવાના પાત્રને સ્થાપન કરવાના સમયને પ્રારંભ કહેલો છે. હે વિપ્ર, સૂતક ચાલતું હોય અને વાર્ષિક તથા મહાલયાદિ શ્રાદ્ધની તિથિ પ્રાપ્ત થાય તો વિદ્વાન ડાહ્યા પુરુષોએ તે શ્રાદ્ધ સૂતક પૂર્ણ થાય ત્યારે વિધિપૂર્વક કરવાનું કહેલું છે, અથવા અમાવાસ્યાના દિવસે કરવું. આપતકાળમાં સૂતક હોવા છતાં લાગતું નથી. આ સર્વે સૂતક તો સ્વસ્થ કાળમાં જ યથાર્થ પાળવાના કહેલા છે. હે વિપ્ર, સૂતકમાં સ્નાન, સંધ્યાદિ નિત્યકર્મો મંત્રે સહિત ન કરવા, બાકી પ્રારંભ કરી દીધેલા પુત્ર જન્માદિકને લગતા નૈમિત્તિક કર્મો તો વિધિ પ્રમાણે કરવા. તેમાં બ્રાહ્મણે સૂતકના દસ દિવસ પર્યંત દર્ભ જળરહિતની માનસી સંધ્યા કરવી, પરંતુ વૈશ્વ દેવાદિ કર્મ કરવું નહીં. સ્નાન કરવા માત્રથી શ્રૌત કર્મમાં પુરુષ આહુતિ આપવાના સમય સુધી શુદ્ધ રહે છે અને આહુતિ આપ્યા પછી ફરી અશુદ્ધિ થાય છે, પરંતુ જાતકર્માદિ સંસ્કારના સ્માર્ત કર્મો તો બીજા પાસે જ કરાવવા. નમક, ફળ, પુષ્પ, ઘી, તેલ અને દૂધ આ સર્વે દુકાનમાં રહેલા હોય ત્યારે તેને મરણના સૂતકનો દોષ લાગતો નથી. રોગી માણસને મરણ નિમિત્તનું સ્નાન કરવાનું આવે ત્યારે સ્વસ્થ પુરુષે સ્નાન કરી રોગીને 10 વાર સ્પર્શ કરે તો શુદ્ધ થઈ જાય છે. તેવી રીતે સ્ત્રીઓ પણ રજસ્વલા ધર્મમાં હોય ને ચોથે દિવસે સ્નાન કરીને શુદ્ધ થવાનું હોય ત્યારે જો તાવ આદિકની પીડાથી યુક્ત હોય તો તેને પણ બીજી સ્ત્રી પહેલા પુરુષની જેમ જ વારંવાર સ્નાન કરી દસ વખત રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ કરી ફરી ફરી સ્નાન કરે તો તેની શુદ્ધિ થાય છે. રાજા, રાજકીય પુરુષો, અન્ન સત્રમાં પ્રવૃત્ત પુરુષો, પ્રાયશ્ચિત્તાદિ વ્રતનો પ્રારંભ કરી દીધેલો હોય તેવા જનો તથા વૈદ્યરાજ, શિલ્પીઓ અને સુથાર આદિ કામ કરનારા જનો સ્નાન કર્યા પછી પોતપોતાના કાર્ય કરવા માટે શુદ્ધ થયેલા ગણાય છે. હે વિપ્ર, આ પ્રમાણે મેં તમને જન્મ અને મરણરૂપ બે પ્રકારનું સૂતક સંક્ષેપથી કહ્યું, હવે ત્રીજા પ્રકારનું રાહુનું સૂતક કહું છું. જો મનુષ્યને રાહુનું દર્શન થાય તો સર્વે વર્ણવાળાને સૂતક લાગે છે, તેથી ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે ઠંડા જળથી સ્નાન કરી જપ આદિ કર્મો કરવા ને રાંધેલા અન્નનો ત્યાગ કરી દેવો. અથાણું, દૂધ, છાશ, દહીં તેમજ ઘી કે તેલમાં રાંધેલ પકવાન, માટલામાં રહેલું પાણી, તલયુક્ત દર્ભ તેમાં મૂકી દેવાથી તે દૂષિત થતા નથી. અહીં જળના માટલામાં જે દોષાભાવ કહ્યો તે તો આપતકાળમાં જાણવો, કારણ કે બીજી સ્મૃતિઓમાં તેનો નિષેધ કરેલો છે. ગ્રહણમાં જમવાનું છોડી દેવાની બાબતમાં બાળક, વૃદ્ધ, રોગાતુર તેમજ મંદબુદ્ધિવાળા મનુષ્ય સિવાયનાઓને સૂર્યગ્રહણના પ્રારંભ પૂર્વે, ચાર યામ અર્થાત 12 કલાક પહેલાં અને ચંદ્રગ્રહણમાં 3 યામ અર્થાત 9 કલાક પહેલાં જમવાનું છોડી દેવું, કારણ કે ગ્રહણ પૂર્વના આયામ સૂર્ય અને ચંદ્રના વેધકાળ કહેલા છે, તેથી ભોજન કરવું નહીં. સૂર્ય જો ગ્રહણથી ઘેરાયેલો ઉગે તો તે ગ્રસ્તોદયના દિવસથી પ્રથમ રાત્રિએ ભોજન કરવાનું છોડી દેવું, અને ચંદ્રમા જો ઘેરાયેલો ઉગે તો તે પ્રથમના દિવસે ભોજન છોડી દેવું, અને સૂર્ય જો ઘેરાયેલો આથમે તો રાત્રિ દિવસ ઉપવાસ કરવો અને બીજે દિવસે સૂર્યના દર્શન કરી પછીથી ભોજન સ્વીકારવું. તેમજ ચંદ્રમા પણ ઘેરાયેલો અસ્ત પામી જાય તો તેમની મુક્તિનો સમય જ્યોતિષ થકી જાણીને સ્નાન હોમાદિ કર્મ કરવા ને સાંજે ફરી ચંદ્રોદય થાય ત્યારે ભોજન કરવું. સૂર્ય અને ચંદ્રના ગ્રહણ પ્રારંભથી પહેલા 1 યામ અર્થાત 3 કલાક પહેલા પૂર્વોક્ત બાળક, વૃદ્ધ અને રોગાતુરાદિકને ભોજન છોડી દેવું એ નિશ્ચિત છે. જે પુરુષ સૂર્યના અને ચંદ્રના ગ્રહણ સમયે અજાણતા પણ જો ખાય છે તો તે નરાધમ છે, અને તે પ્રાજાપત્ય કૃચ્છ્ર વ્રત કરે ત્યારે શુદ્ધ થાય છે. અને જે વેધકાળમાં ભોજનનો નિષેધ કર્યો છે તે સમયે જો અજાણતા કોઈ ભોજન કરી લે તો 3 ઉપવાસથી શુદ્ધ થાય છે. પ્રાજાપત્ય વ્રતનું લક્ષણ આગળ કહેવામાં આવશે. જો રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ હોય તો તેને ચૂડામણી નામનો પ્રસિદ્ધ યોગ કહેલો છે. તે યોગ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારો થાય છે. બીજા વારમાં થતા બંને ગ્રહણ હોય ને જે પુણ્ય કહેલું છે તેના કરતાં ચૂડામણી યોગમાં કરોડગણું પુણ્ય કહેલું છે. ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન અને ઘેરાય ત્યારે હોમ તથા દેવપૂજન, મોક્ષના પ્રારંભમાં દાન અને સદંતર મુક્તિ થઈ જાય ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવાનું કહેલું છે. ગ્રહણનું સૂતક છૂટ્યા પછી જે પુરુષ સ્નાન કરતો નથી તે જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી રહે છે તેને ગ્રહણથી ઘેરાયેલો જાણવો. સ્નાન કરતી વખતે ગરમ જળ કરતાં ઠંડુ જળ પવિત્ર કહેલું છે. બીજાએ લાવેલા જળ કરતાં પોતે લાવેલા જળથી સ્નાન કરવું તે વધુ પુણ્યદાયી છે. કૂવામાંથી ખેંચીને સ્નાન કરવા કરતાં તળાવાદી ભૂમિમાં રહેલા જળમાં સ્નાન કરવાથી વધુ પુણ્ય થાય છે. તેથી મહાનદીના જળમાં સ્નાન કરવું તે વધુ પુણ્યદાયી કહેલું છે. મહાનદીઓના જળ કરતાં સમુદ્રમાં સ્નાન તેનાથી પણ પુણ્યદાયી કહેલું છે. મુખ્યત્વે પોતાની શુદ્ધિને માટે ગ્રહણ નિમિત્તનો જ્યાં મેળ પડે ત્યાં સ્નાન કરવું આવશ્યક છે, અને ગ્રહણ નિમિત્તે ગાય, ભૂમિ, સુવર્ણ અને તલાદિકનો દાન પણ પોતાની શક્તિ પ્રમાણે આપવો. ગ્રહણના સમયે પૃથ્વીનું દાન કરનારો પુરુષ મંડલાધીશ સામંત ભૂપતિ થાય છે. અન્નનું દાન કરનાર જન્મજાત સુખી થાય છે. રૂપાનું દાન કરનાર પૃથ્વી પર કીર્તિમાન અને રૂપવાન થાય છે. દીપનું દાન કરનાર નિર્મળ નેત્રોવાળો થાય છે. ગાયનું દાન કરનાર સ્વર્ગલોકનો ભોગતા થાય છે. સુવર્ણનું દાન કરનાર દીર્ઘાયુષ્યવાળો થાય છે. તલનું દાન કરનાર સારી પ્રજાવાળો થાય છે. ઘરનું દાન કરનાર સ્વર્ગમાં ઊંચા મહેલને પ્રાપ્ત કરનારો થાય છે. વસ્ત્રનું દાન કરનાર ચંદ્રલોકનો ભોગતા થાય છે. ઘોડાનું દાન કરનાર સ્વર્ગમાં દિવ્ય વિમાનમાં ફરનારો થાય છે. બળદનું દાન કરનાર ધનાઢ્ય થાય છે. પાલખીનું તથા સુંદર પલંગનું દાન કરનારને સુંદર ગુણવાન પત્ની પ્રાપ્ત થાય છે. તેથી પોતપોતાની શક્તિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દાન આપવું. જે પુરુષ શ્રદ્ધાથી દાન સ્વીકારે છે અને જે અર્પણ કરે છે તે બંને સ્વર્ગના ભોગતા થાય છે. જો શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવામાં કે આપવામાં ન આવે તો તે દાન નિષ્ફળ થાય છે. જે પુરુષ ચંદ્ર અને સૂર્યના ગ્રહણમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે તે પુરુષે નક્કી સમગ્ર પૃથ્વીનું દાન આપેલું ગણાય છે. ચંદ્રના ગ્રહણમાં રાત્રે શ્રાદ્ધકર્મ કરવામાં આવે તો પણ દોષ લાગતો નથી. ગ્રહણ સંબંધી સૂતક હોવા છતાં શ્રાદ્ધાદિ ક્રિયા કરવાનું વિધાન છે. હે વિપ્ર, આ પ્રમાણે સર્વે ગૃહસ્થાશ્રમી જનો માટે અતિશય સુખદાયક સદાચારનો વિધિ મેં તમને કહ્યો. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ લોકમાં જે પુરુષ આ મેં કહેલા સદાચારનું વિષ્ણુ ભક્તિની સાથે નિરંતર આચરણ કરશે તે પુરુષ અતિશય શુદ્ધ નિષ્કલંક કીર્તિને પામી દેહને અંતે ભગવાનના ધામને પામશે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શ્રીહરિએ ધર્મોપદેશ કરતા સૂતક શુદ્ધિનું નિરૂપણ કર્યું. એ નામે 19મો અધ્યાય પૂર્ણ થયો.